હેલો. હા રૂપાલ બોલ. હા હેલો, તે કહ્યું હોય એને મને કહ્યું છે. હે, પણ મેં તો ખાલી છોકરા જો વાત કરવા તને કહ્યું હતું ને. હા હેલો. હા રૂપલ, એનો હમણાં મારા ફોન આવ્યો. રૂપલ એક કામ કરું બકા. હું મારા ફ્રેન્ડ્સ જોડે થોડા પાર્ટીમાં હતો તો તને શાંતિથી રિંગ કરો, વાંધો નહીં ને. પછી વાત કરીએ.